વિતરાગતા સહિત તરણ એટલે તર્યા એ તરણ યોગ છે ને તમે તો મિત્ર માં ગયા હતા ને મને એક સત્સંગ ની અંદર એ ભાઈએ મને એક જણા પૂછ્યું મને કે તમે આ બધી વાત તમે એમને જરાક કહો ને મેં કહું હું કેવી રીતે કહું મારી સપ્લિમેન્ટરી આપું છું તે પેલા 50% માઇનસ મૂકીને પછી એ જોવાની શરૂઆત કરે છે એટલે મેં કીધું કે એ મેં કીધું દાદા પ્રત્યે એમને જરા પૂર્વગ્રહ છે મેં કીધું અને દાદા પ્રત્યે પૂર્વગ્રહ હોય તો મેં કીધું હું મારી સપ્લિમેન્ટરી એમને કેવી રીતે આપું બરોબર હાજર થાય તો આ ના સ્વીકારે પ્રભાવ દેવ તો ના પાડે કે ભાઈ આવું મેન કરવા નહીં કે તો હવે ક્યાં રસ્તે ચાલે જ્ઞાની થયા ખરો કે છે માણસ નો ધર્મ ખરો ને ઊંચા ઊંચી સેવા મળે આપણું ભરવાનું ચાલે ને એ પાય ચાલે મોટી કમાણી મા બાપ ની સિવાય દાદર નગર ની સિવાય મોટી કમાણી નહી લાગ્યું તમને કમાણી બરાબર ગલી નાની ગલી કેડી ને ના કહ્યો કહ્યો ના કહ્યો તો ડુંગર ડુંગર મોક્ષ જવા માટે શું પસંદ કર્યું મોક્ષ જવા માટે ખાઈ તો હોય જ નહીં દાદા ખાઈ તો હોય જ નહીં ખાઈ ખીણો આવે છે તે ને આપણે ખીણો મોક્ષ જવા માટે અને ડુંગર ડુંગર ચડવા માટે કેટલી સંબંધ ના પડી દાદા એટલે હિલ ચેલિંગ કામ નહીં લાગે લેટો ગ્રાઉન્ડ કામ લાગે લેટો ગ્રાઉન્ડ ચાલે હિલ ચેલિંગ કામ લાગે હિલ ચેલિંગ કામ નહીં લાગે જગત હિલ ચેલેન્જ માં પડેલું છે જગત એમાં પડી છે ચડવામાં પડી છે આમ કરવામાં પડી છે બેટલ ગ્રાઉન્ડ છે જે પકડ્યું નહી તો ઊંડું કરવા માંડે છે ઊંડું જ કરી કરી કર્યા કરે ઊંડું કરે નહીં તો ટેકડો કરવા માંડે છે ટેકડો જ કરી કરે અરે મારે લેવલ ની જરૂર છે બધા લેવલ ખરાબ લેવલ ગ્રાઉન્ડ બેઠો બસ બાબુ એક ખ્યાલ માં આવે નઈ ને લોકો કરે છે ડુંગર હતો એ કાઢી નાખી ને લેવલ આવ્યા ત્યારે કોણ ખીણ કરવા માંડ્યો ડુંગર તોડ્યો એ લેવલ ગ્રાઉન્ડ કરવા માટે તેના બદલે વેલ જ કરે છે પુરસાદ વધારે કરે છે સાચી સમજાવવાનું તેથી કહ્યું કે ગો ટુ જ્ઞાની તારા વિનયથી બેસી રહીને બધું તારું કામ થઈ જશે કારણ કે હાલવા લેવાનું કશું હોતું નથી, એને રાજી કરવાનું હોય છે. હાલવા લેવાનું સુધી આલુ હલાતું નથી ને બીજું લેવાતું, પોતાને પોતાનો જ માલ આપે છે. તમારો પોતાનો જે માલ છે ને તે અમારે ઉગાડી આલવાનો, ત્યાં ધીસ ઇઝ ધેટ. પોતાનો જ માલ છે, એને ઘરનો માલ આપતા નથી. જ્ઞાની નિર્ભયતા જોઈ કે છે તો તમે જોઈ એટલે બસ થઈ ગયું. વિતરાગતા ને નિર્ભયતા જોઈ એમ પૂછે એટલે પછી બીજું પૂછવાનું હોય ને, પછી ગમે તે દુકાન હોય એટલું જ પૂછવાની જરૂર. દુકાન નો સવાલ જ નથી, દુકાન માલ હોય પણ વિતરાગતા નિર્ભયતા આવ્યું પરિણામ માં એ બસ થઈ ગયું, એટલું જ જોવાની જરૂર. તમારે ખાસ મિત્ર હોય ત્યારે પૂછ્યું છે તમને ખાનગી માં કે તમારા વિતરાગતા આવી છે ત્યારે તમે બોગા, તો નિર્ભયતા આવી છે તમે બોગા, ત્યાર પછી તમારે એમના પરિચયમાં એમને જોવું પડે કે વિતરાગતા કેવી વર્તે છે. જયારે પૂછે ત્યાર પછી એને દ્રષ્ટિ આવે સમજવાની, તમે આ પાડો તો એને ચકાસવાની શક્તિ આવે, નહી તો વિતરાગ હોય તો સમજણ ના પડે. એ તો કે છે મોડા સભા ના છે, મોડા દેખાય છે કે છે મોડા સભા. બેન કે છે કે મને કઈ સમજાતું નથી, ગુજરાતી કઈ મને બરાબર ફાવતું સમજાતું નથી. વિનય માં રહેતા હોય પણ વિનય અધુરા જ લાગે આપણને, જે ભૂખ્યો માણસ હોય ને પૂરો જન્મ નથી એવું લાગે, તો આ વિનય પણ અધુરા જ લાગ્યા કરે. ખરો વિનય થતો નથી જેવો તમને ખરો થાય તો જાણો સારો વિનય કહે. ખરો પરમ વિનય કેવો હોય દાદા? ખરો પરમ વિનય કેવો હોય? પરમ વિનય ખરેખરો કેવો હોય? જ્ઞાની પુરુષ પાસે ખબર પડે ને આવી રીતે ભરત કઈ ખબર પડે કોણ છે એવું. નકલ કરવાની ચીજ નહી, મનમાં શું કે જમીન ભરી ધરી જમાય એવું છે સારું છે. એનું રૂપ હોતું નથી મોટા મોટો ભાવ ઊંચી જતો ક્રિયા દિયા હોતી નથી. પરમ વિનય માં રહેવું જેવો ભાવ હોય મનમાં રાખું સર વિનય માં જવું હજી વિનય માં જાય નહીં વિનય પૂરો થયા પછી મહેશભાઈ કઈ વિનય કોને કહેવાય માથાકોલ ના કરવું પડે માથાકોલ કરી ના પડે કેવું ના પડે પરમ વિનય તો વાત દીધી વિનય માં ભરેલો માહોલ કેવું પડે વિનય માં આવ્યો હોય વિનય માં આવ્યો હોય પણ માલ એવો ફૂટતો હોય કેવું તો પડે ને વિનય માં આવ્યો હોય ને બીજી બાજુ માલ એવો ફૂટતો હોય તો આપણે કેવું પણ પડે ને વિનય માં આવ્યો હોય તો વિનય માં આવી ગયો હોય અને બીજી બાજુ એનો માલ એવો ફૂટે ફૂટે તો વિનય કહેવાય આપણે જાણીએ માલ આ ફૂટે છે તેથી અગર થાય તો ફૂટે છે તો આથી વિનય કહેવાય નદી ઉભરાઈ તમારી રેલ જ કેવાય આપડે ઘણી રેલ લાવી નથી પણ નદી ઉભરાય એટલે એટલે આ વિનય જે છે એ ડિસ્ચાર્જ ભાગનો છે વાસ્તવિકતા એનું કનેક્શન કરું ને માલ ભરેલો છે ત્યાં સુધી વિનય ના કહેવાય માલ ભરેલો અમુક પ્રકારનો જે વિનય ને નુકસાન ના કરે ચાર બધા તમારે વધવું પડે હા તારી ભૂલ પકડાય ને મુંબઈ એવી બધી કેટલી ભૂલ્યો મુંબઈ તો પકડાય તો હું તો કઈ ફૂલ બધી ભૂલ્યો ના વિચાર પરમ વિનય ને સત્તો ના આપવો પડે એ વિનય માં છે પણ સત્તો આપવો પડતો બહુ ભાઈ ઠપકો નતા પડતો દીપક બેન તારા કરતા વિશેષ છે ના મને ક્યાંથી ખબર પડે મને ક્યાંથી ખબર પડે ખબર ના પડે ને બધું કહું વિનય કેવો હોય તો બતાવવાનું કઈ નામ ભરત તારે એવું જોવું નથી જોવું છે ને એવું જોવું છે તો શી રીતે ખબર નથી એટલે મને ક્યાંથી ખબર એમ કઈ માફ કરતા આવડે નઈ ના આવડે માફ કરતા આવડે આવડે એને આવડે ખ્યાલ આવી જાય ભણવું ના પડે ત્યારે વિનય માં છે કે પરવિની તો નહી, પરવિની તો પ્રત્યક્ષ મુખ નું જ કા બુદ્ધિ ડખો કરે, કઈ વિનય છે ને પરમ વિનય દાદા, એક પણ મહાત્મા ના હોય આપડા હશે ને એકાદ છે અત્યારે યાદ નહીં. ગુલાબ નું ફૂલ હોય અને ભાવ હોય ભારે ના લાગે, એટલે પ્રત્યક્ષ મુખ નું કાંઈ એવું ભાઈ હોય તો એકાદ દેવ હોય તો અંતે આપણે ઓળખાય ના પડે એવા હોય. વિનય માં આવતા બઉ આ દીપક ભાઈ છે ને એમ તરફ વિનય માં આવે ગાંધીભાઈ. પરમ વિનય કોને કેવો તારે, પરમ વિનય કોને કેવાય? એવું નથી, ક્વોલિટી નથી કે ડિઝાઇન નથી, એક પ્રકારની બહુ ઊંચી જાગૃતિ જાગૃતિ ડિઝાઇન નથી. ખોટો પડી શકે આવું રીતે વર્તે આવી રીતે કરે તેને તું પૂછું છું, એવું નથી. બહુ જાગૃતિ ઊંચી પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ન થાય એ ભાવ રહે પરમ વિનય. એ તો ઘણા માણસો છે, સારું છે. આપવો ના આવું પડે જ્ઞાની કૃષ્ણ, જ્ઞાની કૃષ્ણ એકદમ સંતોષ કરાવે. એ હેલું નહીં ને હેલું નહીં છે એટલું ગણું છે ને આ છે ગણું કે તારો વિનય તો જોયો હતો તે દાદા મુંબઈ. હા મુંબઈ અમારી પર અમારે અમારું સંકલ્પ વિકલ્પ કરે ત્યાં વજન તોડી દાદા કેમ કરે છે તે વિનય નો અપઘાત કર્યો કે શું કહ્યું અપઘાત કર્યો છે તારી વિનય છે જન્મ દાદા આવું પછતા કે કેમ કરો એવી ચર્ચી ખોટું છે ને હવે વિનય ને બધા આપઘાત થયેલા. શું થયું આપઘાત થયેલા? ફરી વિનય આવે નહીં દાદા? ફરી આવે તો ઘણો ટાઈમ લાગે. આપઘાત કરો મારેલો વિનય હોય તે જુદું ને આપઘાત કરેલો. આ તો ઉઘાડો થયો, બીજા કેટલાય દિવસે ઉઘાડો સ્થુલ સૂક્ષ્મ દોષે તને હતું ને આવું તો મેં વિચાર્યું ના આવે દાદા પક્ષપાતી છે કોઈ પણ સંજોગોમાં જરા વિનય ગુણ છે ને તેને તો આવે કોઈ પણ સંજોગો વિચાર ના આવે ગમે તેવા સંજોગ પક્ષપાત ખુલ્લો કરે તો અહીં આપડે જે બન્યું એ ન્યાય ઠીક બન્યું કઈ વિનય મરે ઠીક બન્યું એવું તું ચાલ રહ્યો હોય એ વખતે ના રહેવાય જુદું પડ્યા પછી માફ માં જાગે આવે એટલે એવું થાય જાય સમજાય છે ને આ જ્ઞાન મેં જાણ્યું છે જાણ્યું ને તેના શું સાધું ભાઈ આવું કશું થાય નઈ આવું કશું થાય નહીં પણ કેવું થયા કરે અમલ કરવાનું ચાલે આનો અમલ ના કરે જ્ઞાન ને કારણ કે ફોર્સ વાળું શું બધું તમારું સમજાય સમજાય તને કહ્યું છે બધું સમજાય નહીં સમજાય પડે આ બધી કહું છે સાધ સાધ કરે એટલે શું આપે કીધું ને કે અંદર આ એક વાર આવું તૂટી ગયા પછી અંદર સાંજે કેટલી વારે ત્યારે ત્યાર પછી વિનય ઉત્પન્ન થાય કરે તો નહીં થાય ઘણો ટાઈમ લાગે સાધવાનો ફોર્સ વધો હોય પેલો ફોર્સ બહુ હોય આ જ્ઞાન મળ્યું કે આ મેં આમ જ હોવું છે આ દાદા કે તેવું પેલો ફોર્સ એટલો બધો હોય કે આ અડવા જ દાદા ને ઘણા જ્ઞાન તમે જાણો છો તો તમારા ફોર્સ પર અડવા દે છે જ્ઞાન ને એ તમને જોવા નથી આવ્યું આવ્યું છે લોકો નાસ્તી જશે પણ એમ કદાચ ઓછા થતું જાય છે ને ઓછા થતું જાય ને એટલે જ ખરું નઈ શું નહી ભાઈ વાત જ ના કરે તો સમજણ પાડી તર પડે તમને બધું ખ્યાલ પડે ને કે આ માલ ભરેલો છે આ માલ મને ઓળખે હા રીતે જેવો તે ઓળખે ઓછો ના પડે ના કાર્તિક વાર એવો છે સમજ ઓછી એટલે જ્ઞાન નો ફોર્સ ઓછો કેમ રહેતો હશે સમજ ઓછી એટલે જ્ઞાન નો ફોર્સ ઓછો નથી જ્ઞાન નો ફોર્સ બરાબર જ હોય છે જ્ઞાન તો જ્ઞાન જ કહેવાય ને જ્ઞાન તો અજ્ઞાન ને અટકાવે પણ અજ્ઞાન નો ફોર્સ જબરજસ્ત હોય તો જ્ઞાન ને થાકી દે એટલે પેલો ફોર્સ વધારે સમજાય સમજાય કરું તો એ ગોઠે નહીં અડવાય ના દે એવું થતું ના હજુ એવું થશે ઘણું કયું નિષ્પક્ષતાથી દાદા છે બધી છે એમ છે બસ મેં ચગી જાય ચી જાય એ બને ને બને બને આનંદ અંતરાઈ જાય પછી બધું બહુ થઈ ગયું એમાં તો બહુ થઈ ગયું. પરમીને તો પ્રત્યક્ષ મુખ નું કારણ એની ક્યાં વાત છે? તો દર્શન કર્યા જેવા પુરુષ કે વિનય માં આવે ને તો બહુ એના માટે તમારે સેમ્પલ જોઈતું હોય તો આપડા દીપક ભાઈ ખરા એ તો તરત જ વહી જાય. હા જ્ઞાન જ્ઞાન દેખ બધા એક તરત રવાઈ જાય. એમને પેલો અજ્ઞાન નો ફોર્સ ઓછો હોય ઓછો થઈ ગયેલો ભાઈ ધીમે ધીમે રોજ કરી કરી રોજ એ જ ધંધો મળેલો આજ 15 વર્ષ થી ઓછો કઈ નાખેલો. એ કેવી રીતે ઓછો થાય? એ કેવી રીતે ઓછો થાય? એ ઓછો કેવી રીતે કરાય? તમે તો આંબળે કરવા મળે છે તે બે દોઢ મહિના. એટલે પેલું ઊંધું બતાવે એટલે આપડે ફેરી નાખવાનું તરત એવું કરવાનું. પેલું ઊંધું બતાડે તો આપડે તરત ફેરવી કરવાનું. એને તમારી શક્તિ ને એટલે તમને આધાર બનાવી દે. પેલા ભાઈ તમને આકાર બનાવી દે. શાંતિ થતું હતું ને દાદા પક્ષપાત કરે છે ને આપડે પછી સમજ પડી તારે પછી ખ્યાલ આવે કે પછી આ જ્ઞાન તો આવું હોવું જોઈએ પક્ષપાત ના કરે દેખાય ખરું પક્ષપાત જેવું પક્ષપાત ના એ તો દાદા અંદર હોય કે દાદા પક્ષપાત કોઈ જે હોય જ નહીં દેખાય ખરું પક્ષપાત જેવું. પક્ષપાત દેખાય ખરો પણ અંદર જ ના હોય. પૂજલ ના સ્વભાવ જ પક્ષપાત છે. તું કોકને કે રોજ જાતી તો તેના તો તારું વલણ થાય ખરો જાતી ભરતભાઈ પૂછે છે કે સેવાથી એ આમ પટેલ નો રાજીપો પણ મળે દાદા ભગવાન નો રાજીપો ના મળે? દાદા ભગવાન નો રાજીપો મળે સર કોને મળે? જે કઈ મળે છે દાદા ભગવાન બીજા કોણ રાજે? દાદા ભગવાન જ રાજી છે. જે કઈ મળે પ્રમાણ માં હે ને રાજીપો ને બહુ આગળ વધી જશે એમ એના અંજલિ નો ને આ ભાઈ નો પણ બોમ્બ ના પડ્યા હોત તો બોમ્બ ના પડ્યા તો કઈ ઊંધી હતી આજે મને ત્યાં એવું થયું તું આપડે એવું કીધું ને નીરુબેન ને માસી ને કઈ સુઈ જાય શું શું થયું જ્ઞાન એવું કહે બન્યું કરેક્ટ જ્ઞાન એવું કહે છે એ તો બરાબર છે. જ્ઞાન એવું કહે છે એ તો બરાબર છે એટલે તમને બતાવશે આમાંથી એ જ્ઞાન બતાવશે. જ્ઞાન હંમેશા બધું બતાવે. અજ્ઞાન થી બતાવે ના બતાવે બતાવે અને આપણે જે માલ ભરેલો હોય તેનાથી બચાવે તો સ્થિરતાથી કામ લઈએ તો સારું જો આવ્યું હોય તો આનું વધારે આવી જાય. સારું ના આવી તો સ્થિરે કોઈ હાથી હાથી રાખો હોય તો બધું ખોટું હોય તો સમજાય ને. રીત હતી એ ખોટી હતી એના માટે જે ખેંચ માટે એ ખેંચ પૂરી કરવા માટે જે રીત હતી ને રીત મેથડ એ ખોટી હતી. હા રીત ખોટી હતી, રીત જુદી હોય છે. જે લાભ લેવા માંગે છે આપણે માટે આ રીત નહીં, રીત જુદી જ હોય છે. રીત જુદી હોય તે વિનય વાળી હોય. આ રીત તો પ્રત્યક્ષ વિનય ને બ્રેકડાઉન કરીને અભ્યાસ કરે છે, વિનય નો અભ્યાસ કરે. સરવાળ ફાયદો તો નીકળે જ નહીં, ના નીકળે. પાછો ભરે છે ને રાગે આવી ગયો. મને ના પણ એવું, મને એવું લાગે ખરું કે હજુ આમ જોઈએ જોઈએ દાદા ખુશ નથી એવું થયા કરે છે. જે કચરો નથી અમારે, કચરો તો નીકળવાનો નહીં. જે તમારો કચરો નથી એવો કચરો નીકળવાનો નહીં. જે છે જ નહીં, સપ્લાય નથી. જે છે એ નીકળવાનો, તો જ જાગૃતિ રાખો ને. જે છે કેટલા વાગ્યા છે? પ્રાઇવેટ વાત જ કરાય નઈ ને, એમાં સાર બહુ આવડે. અમુક વાર લાગે પણ પછી બોલવાનું એવું લાગે કે આ બહુ વ્યવહાર ની વાત છે. વાત સોલવી રહી એને નાખે ભરતે કાલે કેટલા જજમેન્ટ આપી દીધો? હવે નથી આવતો. ખોટા પડવા મારે એટલે બંધ કરી દીધું. ખોટા થાય એક ચોપડી હાથે લાભ ઉપર હોતી બધી. ટેન્શન આપીને પ્રગતિ ના થાય એટેન્શન તો પડાવ્યો હતું. પછી પ્રગતિ થઈ જાય ને તેના માધા ઉચકા પાડે પાડેલા કાલે તમે ગમે એમ રાખો છો, તમે ના ગમે એમ નથી રાખતો, એનો અર્થ છે એટલે તમે મન ના કહેવા પ્રમાણે ચાલો એ પ્રમાણે ચાલતા નથી. થઈ જાય પૂરો તરત થઈ જાય થઈ જાય મને નહીં પડતા એવું કેમ કરી સેકન્ડ લાઈફ પર કાઢતા મને સમજાય છે. મનના કયા પ્રમાણે તું માનતો નથી પેલા તો સાચું જ લાગે પછી જ એવું લાગે કે આવું ના હોય. ગમતું ના ગમતું એ જ જાય કોઈ દખલ ના હોય તે મારી જેને ઘટ વધે વધે નઈ પોતાના મોગ માં જુદા જુદા મૂક્યા છે. શું થયું છે સંતો એમના સત્સંગ થી મૂક્યા છે, આચાર્યો એમના સત્સંગ થી મૂક્યા છે, બધા સત્સંગ માં પડેલો માલ છે. જ્યાં સુધી સમ્યક ના થાય તો હજી બધો સત્સંગ જ હોય. સત્સંગ ગયા નિશાની શું સમ્યક તો ત્યાં જ્યાં સમ્યક તો સમ્યક તો ના થાય ત્યાં સુધી કોઈ તાબામાં રહો. સમકિત સમકિત જીવના કોઈ પણ સમીકિતિ હોય આચાર્ય કે સાધુ તેના તાબામાં રહો. એવું ભગવાન નું સોય શિક્ષકો નો આશય છે, નહી તો પોતા પોતાના સત્સંગ માં પડી જગત આખી પોતાના દાપણ થી જ મોક્ષ હોય. મોક્ષ બાર દાપણ થી જડે એવો નથી. અરે શાંતિ દાપણ થી જડે નહીં, જો શાંતિ આટલી રહેતી હોય તો બહુ સારી. આપડે ઘર સંચરે નહી શાંતિ જતી રહી રહે લોકો નો શરીયો વગર આવતા હાથ તૂટી ગયો એનું શું કરવાનું? અનટેસ્ટેડ કહેવાય આપડે, ગમે એટલું ટેસ્ટ સંછેડે તો ટેસ્ટ એનું સર્ટિફિકેટ નાખવું છે, ટેસ્ટ સર્ટિફિકેટ. ગમે એટલો સંછેડે એના પરિણામ ના બદલાય, પરિણામ બદલાય નહી, એના તરફ વિરોધ ભાવ ઉત્પન્ન ના થાય, દુશ્મન જેવું ના દેખાય. ગમે એટલો સંછેડે પરિણામ બદલાય નહી મૂળમાં, એક વાત ઉદ્ગલ પરિણીતિ ના હોય, એને સ્વપરિણીતિ માં રહેતા હોય. શું કહે? ભલે દસવી જસવી એની જોડે લડે, પણ તમે તો સ્વ પરિણામ કરતા ભાઈ. આપણા ક્રમિક માર્ગ માં આવું છે, અને આ ક્રમ માં અને ક્રમિક માં કેવું છે, જસવી જોડે જ હોય તમે, હા જોડે જસવી જુદા હોય ને તમે જુદા હોય, બિલકુલ જુદા હોય, કમ્પ્લીટ જુદા. કારણ કે અક્રમ વિજ્ઞાન છે, આત્મા તદ્દન જુદો છે, અને કવિક માર્ગ માં તો જસ્તી જ્યાં હોય તો આત્મા જોડે હોય, ભલે સમ્યક થયેલું હોય તો. કૃપાળુદેવ ને જ્યાં પોતે હોય ને ત્યાં જ આત્મા જોડે તો, પણ જુદું ભાસે દેવું, અંદર શું અંદર આનંદ છે, બહાર ઉપાધિ બંને ને અભેદતા તૂટે નહીં. આત્માને પૂજ્ય દેહ ફરી ભેગા થાય, અને કવિક માર્ગ કોઈ દાડો છૂટો પડે નહીં, જે સુધી જયારે 100% થવાના થાય ત્યારે છૂટું પડી જાય, 99% છૂટું પડે નહીં. અહંકાર, આ માન દેખાય છે કે મારો અહંકાર છે, ખોટું કર્યું.